આઈસ્ક્રીમ ખાવાનું મૂકી દે, ના કઈક છે એક વસ્તુ છોડી દે એટલે જાગૃતિ વધે, એટલે એને આઈસ્ક્રીમ ખાવાનું મૂકી દીધું. આજે આપે પછી આજે આપે કઈ નવી વાત કરી અપવાદ રાખી મૂકવું, હંમેશા નિયમ માં અપવાદ ના હોય તો આગ્રહ થઈ જાય. શું થઈ જાય? આગ્રહ થઈ જાય તો આગ્રહ એ પછી પોઈઝન છે. ખરું, એટલે બહાર તો બંધ જ રાખવાનું, બધે બહાર તો બધે બંધ જ રાખવાનું, બહાર તો અડવાનું જ નહીં. આ તો કોઈ દાડો એ બે ત્રણ મહિને એકાદ થયો, બીજે રોજ નહીં. એ પોતાની ઈચ્છાથી નહીં, આવું આવી પડે તો આવી પડે, તો આવી પડે તો બગણાય ઘરે આવી પડશે, પણ એવું નહીં. એ ત્રણમાં એના એકાદ દાડો બાર મહિના બે ત્રણ વખત થાય અપવાદ. આજ એક થયું, હવે બીજે બે રહ્યા બાકી. તો વાંધો નહીં આવે, કોઈ પણ વસ્તુ એવી ના પકડ પકડવી કે એનો આગ્રહ થઈ જાય. આગ્રહ થઈ જાય, હા એ બરાબર. હવે સમજાય દાદા, તો પેલા આજે સવારે વાત કરી હતી ને, એટલે વધારે વધારે ભાવે છે એટલે દંડ કરે, એ પ્રકાર એમ છે. કયા પ્રકાર સાહેબ? એક્ઝેક્ટ એક્સપ્રેશન નહીં આવેલું હોય. બે દાદા આ સાથે સાથે શ્રીખંડ ને ગુલાબજાંબુ ખાવાનું બંધ કરી દીધા. આપણે આમ જ્યુસ ખાવા પણ વાળું છે એમ ના કઈ ગાચું છ કકડાટ મળ્યો નથી આવું, પણ આવું એટલે જાગૃતિ વધે. આજે બધું અસંયમ થયા કરે ખોટો ખોટો. જાગૃતિ જોડે બી અસાન કઈ જતા પેલેના ગુના તો ખરા જ, પણ એની સામે દાદા એટલો નફો હોય તો એ અસર ઓછી થઈ જાય ને. એની સામે જો એટલો નફો હોય અહી રહેવાથી એટલે એ જ કચાશ છે ને. બધી કચાશ જ છે. શું છે તમે કાઢવું? બધું નિકાલ કરવો પડે ને. એને કાઢ્યું ના નીકળે તો શું કરો? એટલે સમજવાનું સમજ કર્યા, એટલે સમજીએ સમજીએ એટલે જાય ને. પણ નથી કોઈ નિયમ રહેતો તમને, નહીં કોઈ એ રહેતો નહીં. કોઈ નિયમ કરો છો તેમ ઠીક નહીં. નિયમ તો જે પેલા કરે છે મેને છે તે બધું બે વર્ષ થવા. હા એક જ તમારું કર્ફ્યુ કરો પછી બપોરે ભૂખ લાગી હોય તો નાસ્તો કરીને અને આ બધું જરૂરી જ નથી. આપડે આ ખરાબ માલ તમને કાઢવાની જરૂર છે, એના પક્ષ ના ખાતર બહુ થઈ ગયો. હવે તારે એના પક્ષ માં નથી એમ નઈ, હવે એના પક્ષ માં નથી તારે, એ તો નથી હતા નથી. ટાઈમ આવે તારે ખરા ખરી ના ઘેર થાય બિગડી જાય ને, આપડે મને કહ્યું હતું ને કે તારા બહુ ભારી ખેંચ છે, તારામાં બહુ ભારી ખેંચ છે. તો તારા મેં વિચારી જોયું પણ મને કઈ એવું લાગતું નથી કે મારા ખેંચ છે, હું સમજો જ ના પડી તારે. જોયું કઈ એવું ખબર ના પડી દાદા મને, એ દાદા આમ બે ચાર દાખલા દેખાડે તો પછી એ બાજુ શરૂ થઈ જાય આખું. હમણાં જેવી ગયા છે ને ફરી જાય એવી બધાને ખબર પડે ત્યારે ભરે ને ના પડે કદી ખબર, ખાસ બહુ એવું નથી કહેવા માત્ર ને કેમ છે. આમને તો બહુ તો બહુ થતો અત્યારે લાગે પણ છે, પણ ત્યારે પણ ક્યારે ગુલ્લર ચાલે અને દુકાન તૂટતી હોય તીકડી જાય એટલે એનું ટેસ્ટ મારી જાય. ચોખ્ખા તમારા કરતા બહુ ખરું, બહુ પ્યોર તમે બધા, ઇમ્પ્યોર બધા. માલ દાદા કચરો ભરે છે પણ કાળો તો પડશે ને દાદા, કાઢવાનું ઘણા વખત કે કે કરીએ છીએ ને, કોણ કદું થતું નથી દાદા, ના થતું તો આપણે અડતું નથી, પછી કરી દે ઉતાવળ છે ના દાદા, બહુ ઉતાવળ છે ના ના, હજી જીવવાનું છે ને, ના પોહાય દાદા હવે, જરાય ના પોહાય દાદા હવે, ના પોહાય છે ને દાદા, પોહાતું નથી ભાઈ, સભો કહે રહ્યા જ કરે છે આમ, પોહાતું જ નથી બિલકુલ. એ ભાઈ દાદા અત્યારની સ્થિતિ ઉપર બહુ અસંતોષ રહે છે, આવું કેમ છે? વેન પણ ના રહી અંતોષ, આટલી મહેનત કરે છે તો એ તો રહેવાનું જ છે, અસંતોષ રહે ને ત્યાં સુધી તાકાળી થાય, સંતોષ થાય એવું લાભ ના થાય ત્યાં સુધી અસંતોષ રહે ને. સ્ત્રી થઈ જવાનું નથી વિચારો હોય તેમાં આપડે છીએ, પણ વિચાર જોયા કરીએ તો આપણે કઈ વાળતું નથી. વિચાર તો આવ્યા છે, આવ્યા મેં મનમાં ભર્યા છે બધા, પણ જોયા કરવા છે. તું તમે ઇન્ટરેસ્ટ લઉં છું તો એને પાસે મેં હિસાબ કાઢું છું ને, આટલા બેંક માં હું કહીશું આટલા આમ કરીશું, એવું થયા કરે છે, એવો ઇન્ટરેસ્ટ થયા કરે છે. એટલા બાધ્ય થયા પ્રકાર એ બધું હોય છે એ દાદા છે કે પેલું આમ ફરી આવે છે પછી એવું થાય છે કે આવું ના આવું છે, એ વિચારો પૂરા થાય છે એટલે પછી જાગી જાય, એ વિચારો પૂરા થાય પછી જાગે, બધા એ વાત છે ને, અમદાવાદ સવારે ભગવાન લીલા કયા કરે, ભગવાન લીલા કયા કરે છે અને અંદર બેઠેલો આ બધું ચલાવે છે. દોડ કરે છે પણ વખત આવતા ચિંતા થાય, ઉપાધિ થાય, કેટલું મુશ્કેલ એટલે વિનાશ થઈ ગયો. એટલે આ જગત અનાદિ અનંત છે. શું છે? અનાદિ અનંત છે જગત. કેવું? અનાદિ અનંત. એટલે એનું બિગિનિંગ જ થયું નથી, એન્ડ આવ્યું નથી. લય પ્રલય થયા કરે છે. લય પ્રલય એટલે શું? અવસ્થા બદલાય. ખેતરામાં બધું અનાજ લાવીએ છીએ અને પછી જે ઢમે બધું કલર લય થઈ ગયું હોય છે. સમજ ને? અને પછી વરી આવીએ છે, લય પ્રલય થયા કરે છે. એ લય પ્રલય થયા કરે છે. અને ભગવાન આ બનાવ્યું હોત નહીં તો લોકો લોજિક વાળા ગયા તો ભગવાને કોણે બનાવ્યું? કે ના કે લોજિક વાળા ભગવાન આ બનાવ્યું નથી. ફોરેનના સાયન્ટિસ્ટ મને પૂછતા હતા કે અમારે ક્રાઇસ્ટ કેસે ગોડ ઇઝ ક્રિએટર. ફોરેનના બધા ભેગા થયા હતા સાયન્ટિસ્ટ કે ચાલે જોઈ લે ને, દેખ દેખ કે સર તમે ડિફરન્સ જ્ઞાન એટલે અમને બુદ્ધિ ના હોય, અમને જ્ઞાન હોય. એટલે બુદ્ધિ ને જ્ઞાન માં ડિફરન્સ છે. ઓળખવા માટે શું લખાણ? ઇનડિરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ અને ડિરેક્ટ પ્રકાશ એ જ્ઞાન. સમજાયું તમને? ઇનડિરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ અને ડિરેક્ટ પ્રકાશ એ જ્ઞાન. ઇનડિરેક્ટ પ્રકાશ એટલે શું? સૂર્ય નું લાઈટ છે તે અરીસા પર ડિરેક્ટ પડ્યું, અરીસા પર. અને અરીસા નો પ્રકાશ રસોડામાં પડ્યો. રસોડા જે પ્રકાશ આવે બુદ્ધિ કહેવાય. અને પેલો સીધો પ્રકાશ પડે એ જ્ઞાન કહેવાય, પ્રકાશ જ્ઞાન. એટલે અમને અહંક બુદ્ધિ સેન્ટ ના હોય, અહંકાર સેન્ટ ના હોય. અમને અહંકાર ની જરૂર ન પડે પ્રગતિ માટે. તેના માટે પ્રગતિ માટે. તેના માટે પ્રગતિ માટે અહંકાર ની જરૂર ના પડે. સંસાર ની પ્રગતિ માટે અહંકાર વગર ચાલે નહી. સંસ્કાર બંધ કરવો હોય તો અહંકાર બંધ કર્યા વગર થાય નહીં. સંસ્થા ની પ્રગતિ વધે અહંકાર ની જરૂર છે. પ્રગતિ કરી ક્યાં સુધી જશો? રાજા ને રાજા થવું છે, તારે અગિયાર છોકરા બાપ થવું છે, શાને પ્રગતિ કર? છોકરા બધા એમ પ્રગતિ, બંગલા વી 15 વધે તેને પ્રગતિ કર. પ્રગતિ એટલે માણસ ડેવલપમેન્ટ, એટલે વિનય ઉત્પન્ન થાય એ પ્રગતિ કહેવાય. શું કહ્યું? પાછળતા બધે જોઈ, જો મનુષ્યમાં પાછળતા રહેતી હોય તો મનુષ્ય કેમ કહેવાય? વિનય હોવો જોઈએ, ના હોવો જોઈએ? હે, બરાબર. કોઈ ગાર મળે તો આપણે એને ગાર મળવી? મને મારે અત્યારે તો હું શું કરું? આશીર્વાદ આપું, દોલ મારતા આશીર્વાદ આપું, ગાળ બોળતા આશીર્વાદ આપું. પાછળ કર્યા કરે હું પાસ મારી પાસે અમદાવાદ ના લોકો ભર્યા હતા, કૂતરું ભરે તો કૂતરું એને ભર્યા હતા. એટલું તો અમદાવાદ ના લોકો સમજે, માણસ ને ભરી દે. માણસ ના સમજે ભરનારું કૂતરું છે ના મજે. પાસી ગુણ ને પાસી ગુણ ના જાણે છે, દૈવી ગુણો જુદા ના હોય. ભાઈ પૂછે છે કે જ્ઞાન ને માટે પ્રકાશ ની જરૂર તો ખરી ને? એ જ્ઞાન ને માટે પ્રકાશ ની જરૂર તો ખરી ને? પ્રકાશ તો થાય, ક્યાંથી મળે પ્રકાશ? એ પ્રકાશ ક્યાંથી મળે? પ્રકાશ તો જ્ઞાની પાસે જે મુક્ત પુરુષ થયેલા હોય, મુક્ત પુરુષ સંસાર ના બંધનો થી મુક્ત સંપૂર્ણ રીતે, જ્યાં ચિંતા ના હોય, આદિ વ્યાધિ ઉપાધિ ના હોય, નિરંતર સમાધિ માં રહેતા હોય, ગાર બોળે તો સમાધિ જાય નહીં, માર મારે તો સમાધિ જાય નહીં, અને લાખો હરો ચડાવે તો એ સમાધિ જાય નહીં. શું કહ્યું ને? ત્યાં આગળ આપણને આ મળે પ્રાપ્તિ થાય. ક્યાં થાય? કારણ પોતે મુક્ત, મુક્તપણા નું દાન આપે. શું કરે? આમાં આશીર્વાદ આપે, થઈ જાય, કલ્યાણ થઈ જાય. શું ના થાય? થાય. પ્રોફેસર ની પણ ઓળખવા છોકરો હોય, બે પાંચ માર્ક વધારે મળી જાય, ઓછા માર્ક હોય તો ઉમેરી આલે. એવું અને અમારે ઓળખવા હોય તો ના ઉકેલાઈ જાય નહી? જરૂર અને સિપાર તો ઠેઠ સુધી હોય છે, સિપાર તો ઠેઠ સુધી હોય. ઠેઠ ભગવાન ને સિપારસ કર્યા વગર એ કાયદો ને, દિવાથી દિવાર અધવારો થાય. આ શરીર છે ને ત્યાં સુધી સિપારસ, આત્મા એકલો સિપારસ ના કરે. આ શરીર છે ને, એ આ શરીર ને રોજ ગલ્લો આઈને ચાપ જાય ને, આઈ તો ધરતી કરી જાય. ચાલો, આ શરીર છે ને, પક્ષપાતી હોય. કેવું હોય? એક ભાદર નો બ્રાહ્મણ છે ને, મતલબ હિમભાઈ જોડે રહેતો છે, મોટી ઉંમર નો, એના જ્ઞાન જોઈતું હતું. અમારે તો પેલું દોઢો માણસ લખેલો નામ હોય, પચાસ માણસ આપતા હોય. પેલો દાદા, હું ભાદર નથી, ક્યાં રહું છું? હિંમત લઈને મારો નંબર નહીં ખ્યાલ તો ને, આ લોકોને કહી દીધું આવવા દેજો. પછી જૂઠી લાવે તો એક ભર ચાલી જાય, પણ એ રીતે મારું કામ થશે એવું સમજી લાવ્યો. જૂઠી લાવે તો એને જોખમ દરિયા ની, અને સાચું બોલતો હોય તો એની જોખમ દરિયા ની. શું પીપા છે બધી? અને સાચા હૃદય થી કરતો પીપા અંદર અંદર ખાને એ ના હોય તો એની તરફે એટલું દેવ ભાઈ. સમજ ને? સિપાર ઉપર લોકો ઉપર નો લાભ મળે, એટલે વધુ પડતો લાભ મળે. આત્મા આત્મા નો ઓળખાણ તેથી કઈ સિફારસ ના મળે એવું નહીં. લાયક થવું પડે નહીં, લાયકાત વગર આપે. દાદા ડોક્ટર સાહેબ પૂછે છે કે લાયક તો બનવું પડે ને, લાયકાત વગર મળે? લાયકાત તો એવું છે ને કે લાયકાત સારું નામ કહેવાય છે, કે જે મને ભેગો થયો તેનું લાયકાત. પછી મોટા મોટો અક્કલ વાળો હોય, હિમાલય પડ્યો હોય તે લાયકાત સિદ્ધ કહેવાય. હિમાલય પડ્યું મને ભેગો ના થાય, નિમિત્ત ભેગું થવું જોઈએ કે ના થયું? નિમિત્ત ભેગું થવું જોઈએ. શું કહ્યું? એ લાયકાત મને ભેગો થયો. કે છે હું તો જુગાર હું આમ રમી રમું અલગ કહો ને, બધું રમું છું પણ પીવતો છું ને, પણ મહેનત ભેગો થયો ને કામ. શું કહ્યું? કશું મુશ્કેલી માં આવ્યો તો આ બધું થઈ જાય બિચારો. તેથી કઈ માણસ માં જતો રહ્યો. હા પછી આપી ડાક્ટર થયા અને એમનો કાકા નો છોકરો બીજા રસ્તે લઈ ગયા. માટે કઈ માણસ માં જતો રહ્યો, કઈક ફેમિલી માં જતો રહ્યો. કઈ ને ખાયા પડે તી દેહ છે ત્યાં સુધી બધા છે. રિલેશન છે ને, બ્લડ રિલેશન છે. તમે કયું ભાત ને ખડકી દો છો એટલે મોટી ઘડી વાત ચૌદ પેઢીએ થાય છે. તો તમે દસ અગિયાર પેઢીએ ભેગા થતા બે ખડકી છે, એક નાની અને એક મોટી. મોટી વાત ચૌદમી પેઢીએ થાય છે તો તમારી બે ત્રણ પેઢી પછી હોય પણ આપડે એક જ છે ને, જુદી છે નહીં. હા અમારે છઠ્ઠી પેઢી અમને કાકો કોઈ આ પેઢી થઈ ગઈ અને તે અહી વ્યવહાર પૂરતું શું વડવડા થાય એટલે તું કોણ હું કોણ. પછી બાપ જોડે વડવડા થાય તારે શું થાય? આ દેહ છોડ્યા પછી શું થાય? આ દેહ છોડ્યા પછી શું થવાનું છે? આ દેહ છોડ્યા પછી શું થવાનું છે? કારણ કે આ પ્રજલ છે આ બધું શું. અને તમે કોલેજ માં પ્રોફેસર તો ભણાવો છો, તે ઊંઘ માં ભણાવો છો, જાગતા ભણાવતા જ નથી. ઊંઘ માં રહો છો, જાગવું જોઈએ કે ના? તમે ભાડે આપી દઉં મશીન પર, ઊંઘ માં હતા ને હવે જાગ્યા? જાગ્યા જાગ્રત રહેવું. પાણી લાગ્યું કરું છે જરૂરી કરું. ખુલાસા પૂછીએ બધા આખા જગત ના તમામ ખુલાસા અહીં એકલું થઈ જાય. ધીસ ઇઝ ધ વર્લ્ડ ઓબ્ઝર્વેટરી. શું કહ્યું? વર્લ્ડ ઓબ્ઝર્વેટરી. તમામ ખુલાસા થઈ શકે બધા ધર્મ ના બધા. આથી વર્લ્ડ ઓબ્ઝર્વેટરી છે અને ઘેર બેઠો રન છોડી દયા. ક્યાં બેઠા? ઘેર બેઠો છોડી. સામાન્ય માણસ નું સ્વરૂપ સમજાય પછી કેમ ખ્યાલ આવે મને સ્વરૂપ સમજાવ્યું છે એમ? સામાન્ય માણસ ને સ્વરૂપ સમજાયા પછી કેવી રીતે ખ્યાલ આવે કે મને સ્વરૂપ સમજાવ્યું છે? અસામાન્ય માણસ કોણ? મારા જેવો ગણો. મારા જેવો ગણો. અસામાન્ય. અસામાન્ય. અસામાન્ય એ કોણ? આપડે તો કોઈક વિશેષ લાગતો હોય જ્ઞાન માં, એ આપણા થી કોઈ વિશેષ જ્ઞાન માં લાગતો હોય. દેખાડો મને, દેખાડો. તમે દાખલા તરીકે તમે તે સામાન્ય ને મળે જ. અસામાન્ય જો કદી હું હોઉં તો સામાન્ય ને પ્રાપ્ત થાય જ. શું કહ્યું? એમનો પ્રશ્ન એવો છે કે કોઈને પણ સ્વરૂપ પ્રાપ્ત થયું હોય પછી એને ખબર કેવી રીતે પડે કે આ મને સ્વરૂપ પ્રાપ્ત થયું છે? જુદો થઈ જાય તો પોતે જુદો થઈ જાય, પોતે જુદો થઈ જાય, જુદો થઈ જાય પોતે, ખબર પડવાની વાત નહી. શેનાથી? અહંકાર થી જુદો પડી જાય. પણ જેને આપણી પાસે કોઈ આવ્યો, મારા શબ્દો સાંભળી શકો છો ને આપ? આજે કોઈ માણસ, સામાન્ય માણસ આપની સાંભળીને આવ્યો કે દાદા મોક્ષ આપે છે, મોક્ષ માર્ગે લઈ જાય છે, આપે એને સ્વરૂપ સમજાવ્યું બરાબર, હવે એને કેમ નિશ્ચિત થયું કે મને સ્વરૂપ સમજાય? કારણ કે આપે તો આપણી રીતે સમજાવી દીધું, પણ એનો જે નિર્ણય તંત્ર અથવા સમજ તંત્ર, એને લઈને એને કેમ ખ્યાલ આવે કે મને સ્વરૂપ સમજાવ્યું છે? એમ સમજી જાય, એની મહેરજ ખ્યાલ આવી જાય. સો ટકા નહીં. કઈ રીતે નક્કી કરવું એને કે મારે સ્વરૂપ સમજાય? કદાચ શંકા થઈ તો ભાઈ આપનું સમજાયેલું વ્યર્થ ને પેલાનું આવેલું વ્યર્થ થાય ને. ઉદાહરણ દાડે આ બરફ ની ભરેલી ઓઈડી હોય, તેની અંધારામાં તમને હેડ જાય, બરફ તમે જોયો ના હોય, બરફ ની ભરેલી ઓઈડી હોય પણ તમને બરફ ને અડે નહી તમને, અને તમને એક જગ્યાએ ખુરશી બેહાડે, એટલે પછી તમને ત્યાં બેઠા બેઠા કઈ ફેરફાર લાગે? લાગે, લાગે. મનમાં એમ લાગે ને કે સારું આ ઉનાળામાં આ બરફ કઈ હોવો જોઈએ, આજે શીતળતા અનુભવ થાય. હા, તે બધા એવા અનુભવ થાય. શું થાય? નિરંતર અનુભવ, એ પાસે એક ક્ષણ નહીં, 24 કલાકનો અનુભવ, રાતમાં ઊંઘમાં હું. એટલે એ અનુભવ ના આધારે એવું નક્કી થાય કે સ્વરૂપ સમજાવ્યું, પછી મને છોડે નહીં, એટલે હું પહેવા નહીં દીધો હું લોકોને કે ભાઈ તું અહીં ફસાઈશ તો ફરી તું અહીં આગળ છોડી દે, માટે અહીં ફસાઈશ નહીં. આ જગ્યાએ તું ફસાઈશ નહીં, ફસાઈશ તો તું બોલ. તમે જાર બિછાઈ છે તો ફસાવા આવવાના જ છે. તમે આ જાર બિછાઈ છે તો ફસાવા આવવાના જ છે. ના પાડી થયું, હું ના પાડી દઉં. લાલચમાં નાખી ધક્કી ભૂખે કરો, લોન નું બોર્ડ મળે, કઈ ખાવાનું નથી મળતું, બિચાર ધક્કો નિરાશ થાય ને. ના પાડી દઉં, આપતો નથી, બધા નથી આપતો, બીજો રસ્તે આપું છું બધું. બીજું એને પૂછ્યું કે તારે હજુ સંસારમાં બધું જોઈએ છે? હા જોઈએ છે. તો બીજો રસ્તો આપું છું, બધા આપીએ ને. એટલે આપ બધાને આપતા નથી? આપીએ, એને એની જે સ્ટ્રોંગનેસ હોય તો મારે આ જ જોઈએ છે તો આપીએ. પછી જમી રમતો હોય આખો દડો, સમજું તો આપીએ. એ તો આપણે ઉદારતા થઈ કે આપ આપો અથવા એને યોગ્ય પાત્ર સમજી લો, પણ એ પાત્ર પોતે કેમ નિશ્ચિત કરવું? જેમ આપણે ઉદાહરણ જોવાનું નથી, બધું કરી આપણું, બધું પછી મારે કરવાનું. તમે મને જાતને તમે હોય તો બધું મારે તમારું કરી લેવાનું, મારે જ ચલાવી લેવાનું. અમે આપણે જાત સોંપી આપ કહી તો મારે કરી લેવાનું. આ જવાની કહી લેવું છે, અમે આ સોંપી છે કે નહીં કે રીતે ખ્યાલ આવે? તો અમને સમજે તો પડે કે આ રીતે સમર્પણ થઈ ગયું છે અમારું. એમ તમારું ચલાવી લેવાનું, મારું ચલાવી વગર તારે છે, માટે સોંપી દીધું. શું કહ્યું? અમે આપને સમર્પણ, હવે બીજી તો કોઈ વ્યાખ્યા નથી અમારી પાસે, પણ અમે સમર્પણ કર્યું છે આપને. એ કઈ રીતે અમારું સમર્પણ કઈ રીતે કબૂલ કર્યું આપે એમ? એટલે અમે ખબર પણ કે આ લેવલ ઉપર અમે હતા એટલે સમર્પણ કર્યું. મારે કશી જરૂર નથી, બધું મારી પણ આવી જાય. તમે સમર્પણ બોલો ને એટલે બધું મારી પણ આવી જાય. તમારે ના કરવું હોય તો પછી આવી જાય, તો પછી તમારે આવવું હોય. અમે આપીએ જો આવી જતું હોય તો તમારા વર્ગ અમારી તરફ કેમ નથી આવતું? એ આવવું જોઈએ. શીતળતા આવે છે, પાવર હોવો જોઈએ ને. પાવર હોય એ કેમ રોકાઈ રહ્યો છે? કદાચ નથી હોય તે આ કાંકડીઓ ખેંચી છે કે ને? તો પછી એનો અર્થ એવો થાય ને, જેમ આપ થોડી વાર પેલા કહી ગયા કે આ બધું એની મેરેજ થયેલું છે વિશ્વ, અને એની અંદર બધું ક્રમિક થયા કરે છે, તો વૈશ્વિક રચના ને લઈને પછી આ કોકની અંદર અજ્ઞાન અને કોકની અંદર જ્ઞાન એવું માનવું? જેમ આપ થોડી વાર પેલા કહી ગયા ને, પાણી લઈ જાય કે આ બધું એની મેરેજ થઈ રહ્યું છે વૈશ્વિક રચના ને લઈને જ, તો પછી એકમાં જ્ઞાન અને એકમાં અજ્ઞાન, આત્મા તો એ બધામાં છે, તો પછી એકમાં જ્ઞાન એ વૈશ્વિક રચના ને લઈને થયું? આપે હમણાં કહ્યું ને કે આ બધું આ બધું વિશ્વ ની રચના ને લઈને થઈ રહ્યું છે. તો કે એકમાં જ્ઞાન અને એકમાં અજ્ઞાન, આત્મા તો બંને માં છે, બધામાં જ છે સરખા, પણ એકમાં જ્ઞાન અને એકમાં અજ્ઞાન એ પણ આ કઈ વૈશ્વિક રચના ને લીધે થઈ રહ્યું છે, થયું છે. આ વિશ્વ ની રચના ને લીધે વ્યવસ્થિત જે કહો છે, વિશ્વ રચના દેવી છે, સમજ ને. એ એક અંશ ડેવલપ થતું થતું થતું થતું, બે અંશ, ત્રણ અંશ, ચાર અંશ, બધું ડેવલપ થતું થતું. આત્મા તો છે બધા, બહારનો ભાગ ડેવલપ થાય છે, બહારનો, આત્મા સિવાયનો, આત્મા સિવાયનો ભાગ ડેવલપ થઈ રહ્યો. એટલે વિભાવ, વિભાવ ડેવલપ થઈ રહ્યો. એ ડેવલપ થતો થતો સ્વભાવ ભણી જાય. શું કહ્યું? એ વિભાવ સ્વભાવ તરફ જાય. કારણ બે ની વચ્ચે સંબંધ, વિભાવ ને સ્વભાવ વચ્ચે. આ દિશામાં ઉભો રહેનાર ને સામો બે સરખો દેખાય ત્યારે છૂટે થાય, છુટકારો થાય. ત્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. એટલે અહંકાર ને આત્મ સ્થિતિ માં આવવું પડે, આવા સ્થિતિ માં આવવું પડે, શુદ્ધ અહંકાર કરવો પડે. બરાબર, એ ત્યાં સુધી ડેવલપ ચાલ્યા કરે. તો અમારા માટે આપ શું કહો છો? અમારા માટે આપણે શું દેખાય છે? અમને દેખાતું નથી કઈ. તમને કહ્યું તું શું વિચાર વિચાર કરે? અમારો વિચાર કે અમારે બુધવાર નક્કી છે, બુધવાર સુધી કીધું છે, એટલે રાહ જોવી જ પડે ને. એ તો નક્કી જ છે બુધવાર આવવાનું, બુધવાર નું નક્કી જ છે જ્ઞાન લેવાનું. પણ વિચાર કરો, એટલે વિચાર સ્ટેડી તો કરવો જોઈએ ને. આપડે વાતચીત એનો સવાલ આપું, તમારે ખુલાસો થાય એટલે સ્ટેડી થઈ જવું છે ને. સ્ટેડી એટલે બંધ થઈ જવું કે પ્રશ્ન ન ઉઠવો તે? સ્ટેડી એટલે પ્રશ્ન બંધ થઈ જવો. ના, પ્રશ્ન પ્રશ્ન કરવા જોઈએ જેટલા વખતે ખુલાસો કઈ ના થતો. પ્રશ્ન પૂરા થઈ ગયા એમ સ્ટેડી. શું કહ્યું? રાતે પ્રશ્ન ઉભો થાય એમ શું કામ? કારણ કે પડકારો તો આવવાના, પ્રશ્ન ની જ વાત છે. આપડે પડકાર તો જીવનમાં રોજ રોજ આવવાના જ છે, પછી પ્રશ્ન ઉભો નહીં થાય. પડકાર તો આવવાના ને જીવનમાં સામે, પછી પ્રશ્ન ઉભો નહીં થાય. કશું અત્યારે પ્રશ્ન ઉભા થયા કદાચ, જ્યાં હું છૂટા જ્યાં સુધી લગમ પડી નથી. પ્રશ્નો ના, પડકાર તો આવે ને દાદા. પડકાર જીવન છે, કોઈ બનાવો ઘટનાઓ તો ઘટવાની જ ને. જીવન છે આવવાની. એમ એ તો આવવાનું, એ તમારો હિસાબ છે. એ તો તમારો હિસાબ હોય તો આવવાના. બરાબર છે. પોલીસ વાળા ગાડી દે આવે તો તમને પકડે, એ તમારો હિસાબ કહેવાય. એ બરાબર હિસાબ, પણ ઘટનાઓ તો ઘટવાની ને. તે સિવાયની જીવન જરૂરિયાત ની રીતે ઘટનાઓ તો ઘટવાની જ ને. કે માનવ જીવન સંબંધોમાં છે. હા, સંબંધમાં. અને સંબંધોમાં તો ઘટના ઘટવાની છે, સારી યા ખોટી. સારી રીતે બધી જ થવાની, બધી જ થવાની ઘટના. એટલે એ ઘટનામાં પ્રશ્નો તો એ રીતે ઉદભવ હોવાના જ. અને તેમાં તમે પણ આ કયા પ્રશ્નો નું સમાધાન? બધા પ્રશ્નો નું, અહંકાર ને લગતા તમામ પ્રશ્નો. એટલે પછી અમારે કમાવું કરવું કરવું કઈ નહીં પડે, જળ નહીં જવાનું. આ જ્ઞાન જ સર્વ સમાધાની છે. કેવું છે? આ જ્ઞાન જ સર્વ સમાધાની છે. એની પ્લેસ, એની એનો અર્થ એમ થયો ને દાદા, કે હવે પ્રશ્નો ના કરો, તમારી સમજ મેળે ત્યાં મૌન થઈ જાય તો વધુ સારું ને. એનો અર્થ એવો થયો કે આ પ્રશ્નો ના કરીએ અને તમારી સમજ મેળવીએ ત્યાં સુધી મૌન થઈ જાય. બરાબર, પ્રશ્નો કરી લો પછી ગુરુવાર નહીં થાય. ગુરુવાર તમારે કરવા તો નહીં થાય, બુધવાર સુધી છૂટ. અત્યારે બોમેડો કુદાકુદ કરશે, પછી સ્ટેડી થયા પછી નહીં થાય. કુદાકુદ નહીં. ના ના, પણ વધારે કુદાડી ને ફાયદો શું? પછી જો પતિ જતું હોય તો કુદે નહીં ને, પછી કુદે નહીં. અત્યારે કુદાકુદ કરશે, અત્યારે સથન છે ને. ભાઈ સથન છે ને, પોતાના દાપણે કુદે છે ને. પછી તો બરાબર છે. પછી સ્વતંત્ર બરાબર, રોકે જીવ સ્વચ્છંદ પામે અવશ્ય મોક્ષ. પણ હવે સ્વચ્છંદ તો આ બધાને લઈને થયા છે ને, દોડધામ ને આત્માની હોદમાંથી ને, તર્ક ને વિતર્ક ને, શાસ્ત્રો ને, વેદ ને, પુરાણ ને, સર્વ સમાધાની જ્ઞાન છે. એટલે તમે એની પ્લેસ, એની જગ્યા ઉપર ગમે તે ટાઈમે સમાધાન જાહેર. દાદા, મારી તે ખ્વાઇશ છે જીવનનો 1400 ત્યાંથી. આપ તો કદાચ સર્વવ્યાપક તત્વમાં હશો કે સ્થિતિમાં હશો, તો મારી તો એક ખ્વાઇશ છે કે મારા ભારતવાસ આર્ય સંસ્કૃતિમાંથી જે જળ ગાલી ગઈ એને પેલા પૂર્ણ તો સમજવું, અને પછી એની સામે પડકારથી ઉભા રહેવા. આ તો જીવનનો પ્રશ્ન છે. એ કે છે, મારે તો 14 વર્ષની ઉંમરથી આ એક પોતાનો ખ્વાઇશ છે કે પહેલા આ જે સાચી સમજ છે એ પહેલા પોતે પામી લેવી, અને અત્યારે જે જગતમાં જે બધું ઊંધી સમજો ચાલી રહી છે એની સામે પોતે પડકાર રૂપ પછી થઈને ઉભા રહેવાનું, આ સાચી સમજ આપવા માટે બરોબર એ ખ્વાહિશ છે મારી કે છે. એ જ બધા અમારી પાસે, તમે તો એકલા ની મારી પાસે 20,000 માણસ આવું કરે. હું તો હું એક નથી જ માનતો મારી જાતને, હું મારી જાતને એક નથી માનતો. ના એમ નહી, આ બધા જે મરે જેને આ પામ્યા ની એનો ધંધો શું છે, પોતે પોતાને હવે જોઈતું સુખ મળી ગયું એટલે અમારા જેવું સુખ લોકો કેમ પામે એની એમાં પડ્યા છે. એ તો ધન્યતાને પાત્ર છે. હે, તે તમારી જે ઈચ્છા છે એ તો હોય છે. આપણે જે સુખ પામ્યા લોકો આટલા દુઃખમાં, આ તો અહંકાર કરીને લોકો આ ચેઠી બોલે હું સુખી છું, આખો દાડો માટલું તરફડેમ તરફડતા આ મીડવાર મીડવાર બધો હોય અને મારી પાસે રડે તો હું નાખું, હું ના જાણું ને મારી પાસે રડતા ના જાણું, ઓળખું ના ઓળખું. તમે ના રડો, તમારે ઓછા જુવા હોય, એને તો બહુ જુવા હોય. પોવીચી હાથે ડંખે હૃદયમાં શી પીડા થતી છે, અને એને ડાક્ટર ના હોય નઈ, અંદર ના મન ના ડોક્ટર ના હોય નઈ, ચાલુ છું. હું મારી અંદર જે મને પ્રેરણા મળે છે એને આંતર ગુરુ ને જ માનીને અત્યાર સુધી તો ચાલુ છું. અંદર જે આંતર પ્રેરણા થાય છે એને જ હું અત્યાર સુધી ગુરુ માનીને ચાલુ છું. એ તો ચોરે એવું કે છે ને, ચોરે કે મને અંતર પ્રેરણા થાય છે બરાબર. પણ એ પ્રેરણા જો ચોર ની હોય અને જો એને આપે એના કીધું કે હમણાં કે મારી પાસે આવો ને તમારું કામ જ અવરા માર્ગે જાઓ કે અવરા માર્ગે જાઓ, આપે કીધું થોડી વાર પેલા, આપે હમણાં થોડી વાર પેલા કીધું ને કે કોઈ અવળા માર્ગે જાય કોઈ સવળા માર્ગે જાય. ના પણ પ્રેરણા અંદર ની પ્રેરણા પ્રમાણે ચાલે છે, બધા જ ચાલે છે. આખું જગત ચોરે ચોરને મેં પૂછ્યું એટલે ચોરી કરાતી છે, મને ભગવાન પ્રેરણા કરે છે તે મારો પાસે વેપાર છે કે છે. હું એને ભગવાન કે આંતર પ્રેરણા ની જ વાત કરું છું, બીજી ભગવાન હોય કે જે હોય તે. ના પણ એમને તમને પ્રેરણા કરે છે આ દરેક ને. ભગવાન નથી એ તમારો કર્મ ઊંચવે છે. હે દાદા, આપણે અંદર લીધા પ્રેરણા ને જો આપણે અંદર થી જે જ્ઞાન ઉદભવ્યું એને જો આપણે પકડી ન હોત તો આપને આ પ્રેરણા એ જ આ જ્ઞાન આપને જો અંદર થી આ જ્ઞાન છે તો ઉદભવ્યું ના હોત ને એની પ્રેરણા ના મળી હોત તો એમ. આ પ્રેરણા ની વિરુદ્ધ હતો પેલો 13 વર્ષ નો અવતાર, તો આ શેનાથી લાધ્યું? આ પ્રેરણા ની આ પ્રેરણા પ્રમાણે ચાલેલા નહી તે અનંત અવતાર સુધી ભટક્યા છે, અનંત અવતાર સુધી ભટકશે. તો કે આપને જ્ઞાન કેવી રીતે લાધ્યું? ના પ્રશ્ન છે, પ્રેરણા વિશેષતા પર નથી રહેતા હવે. પ્રેરણા એક મિનિટ દાદા, પ્રેરણા થી ઉપાધિ કે આપ એમ કહો છો કે અહંકાર એક બાજુ સરખો થઈ જાય અને એક બાજુ આત્મા, તો બે સરખા લેવલ ઉપર આવે તો સમજાય એમ કીધું ને આપે, તો એ અહંકાર એટલા લેવલ ઉપર એ પ્રેરણા વગર આવ્યો? એ બરોબર, એ પ્રેરણા વગર ના આવે બરોબર ને. હા, એ પ્રેરણા વગર ના આવે, પણ તે પ્રેરણા વગર પ્રેરણા તો કેદારણ પૂરી થઈ ગયેલી હોય છે, ત્યાર પછી અહંકાર ભટકે. એટલે આપે રસ્તે જઈ આવ્યા ને ખરા ત્યારે પણ લેવલ ઉપર આવ્યું ને. એ પ્રેરણા નો પ્રેરણા તો પહોંચાડી દીધા હોય ઠેઠ સુધી, પણ પછી અહંકાર પોતા રોપ થી ભટકે પાછો, સમજ ને, પહોંચેલું થવું પડશે પછી તો સમજ ને. તો આડી નહીં ચાલે, હાથ ને ધર્મ પેસું હોય ને તો પછી ચાલે, પછી આડેયો કાઢવી પડશે સમજ ને. પ્રેરણા એટલે તો અમુક હદ સુધી લઈ જાય છે, પછી પોતાના પુરુષાર્થ થી કામ કરવું પડે સમજ ને. એ પ્રેરણા પેલો ભ્રાંત પુરુષાર્થ, પેલો ભ્રાંત પુરુષાર્થ સમજ ને, પછી સભાન પુરુષાર્થ, પછી સભાન પુરુષાર્થ, પછી છતે સ્વપુરુષાર્થ. સભાન પુરુષાર્થ જરૂર શું કરો? સભાન એટલે પોતે સ્વપુરુષાર્થ, પોતાનો પુરુષાર્થ થાય. પુરુષ થયા પછી અમે પુરુષ બનાવીએ એટલે પુરુષાર્થ શરૂ થઈ ગયો. દરેક બાબતમાં સ્વરૂપ સુધી શું કરશો? એમ બીજું તમારી પાસે લાઈટ છે ને, જયારે મોટી લાઈટ આવે ત્યાર પછી મીણબત્તી બંધ કરી દેવાની, નહી તો પછી મોટી લાઈટ બંધ થઈ જાય, મીણબત્તી ચાલુ કરો. મારા મીણબત્તી ને ના હોય, અમારે ફૂલ લાઈટ હોય. વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ પઝલ. કેમ ગાડી બાડી કરાવી પડશે? આજ્ઞા ક્યાં સુધી? તો પ્રેરણા શું છે? પ્રેરણા આપડા કર્મ કરેલા ને, કર્મો એ કર્મ નું ફળ આપતી વખતે એની ધારા છે પ્રેરણા. શું છે? પણ જયારે કર્મ મનુષ્ય નતા કરે તે વખતે પ્રેરણા થઈને જ કર્મ કરે છે. ક્યાંથી લાયા પછી? કેમ નતા કરે એટલે ક્યાંથી લાયા? જયારે મનુષ્ય કર્મ, આપણે એમ કહો ભાઈ કર્મ ને લઈને જન્મ મળે, તો એક વખત એવી અવસ્થા હશે કે જયારે મનુષ્ય કોઈ કર્મ જ નહીં કર્યું હોય? નતા કરે એ કયો માણસ હોય? નતા કરે કયો માણસ? નિરંતર ભમેડો ફર્યા જ કરતો હોય. એટલે કર્મ ને આધીન તો જીવન તો ખરું. જીવન છે તો કર્મ છે જ. જીવન છે તો કર્મ તો છે જ. પણ એની સાથે આંતર પ્રેરણા નો શું સંબંધ? એને લઈને પ્રેરણા બીજું કોઈ છે નહી. એનું એની ધારા છે કર્મ. જેવા કર્મ એવી પ્રેરણા ઉત્પન્ન થાય. મંસાહાર કરતો હોય, મંસાહાર નો કર્મ કરેલો હોય, એ મંસાહાર ની ધારા ઉત્પન્ન થાય એટલે એને એ જ પ્રેરણા ચાલે. ના કરતો પ્રેરણા ચાલે. એ પ્રેરણા ના આધારે ચાલે તેનું સર્વસ્વ નાશ થાય. જો પ્રેરણા ના આધારે બધું નાશ થાય તો પછી બુદ્ધિ એ બહિર્મળ થી પ્રેરણા મેળે છે. અંતરંગ અમે પણ જો પ્રેરણા મેળવી તો આપણી પાસે પ્રેરણા ના આધારે ચાલે તો બુદ્ધિ વાપરતો નથી કેવાય. અને બુદ્ધિ વાપરતો પ્રેરણા ના આધારે ના ચાલે. શું કહ્યું? એમાંથી હિતકારી હોય, પોતાના ધ્યેય મુજબ પ્રેરણા હોય એટલી ચાલે, અને ધ્યેય ની વિરુદ્ધ થાય એટલે બુદ્ધિ ફેરવી નાખે. સમજે ને? પ્રેરણા માં ચાલે કોક પ્રેરણા આપડે ચાલવા જળાવવા જ છીએ. અંદર થી પ્રેરણા ખરમતી આપણે ચલાવે તો બુદ્ધિ અને પ્રેરણા બે મૂકી, બુદ્ધિ અને પ્રેરણા બે મૂકીને સ્વરૂપ સમજવાનું કોઈ સ્થાન ખરું? હા, બુદ્ધિ અને પ્રેરણા. પ્રેરણા નું કામ જ શું છે? બુદ્ધિ ને મૂકી દેવાની પછી. હા, બુદ્ધિ ને મૂકી દેવાની. બુદ્ધિ મારા છે જ નહીં, છે ને બુદ્ધિ આપવા નથી. પણ અમે તો અત્યારે જે વાત કરીએ છીએ અમે એને બુદ્ધિ કહીએ છીએ. એના દ્વારા છોડી દો ને, બહુ સારું. બુદ્ધિ છોડી દો બહુ સારું. બોલવાથી છૂટી જાય? ના, પણ એમ નહીં. બુદ્ધિ બરાબર નથી. બુદ્ધિ એટલે આપ અમુક વિચાર જ બુદ્ધિ કહો છો? ચિંતા ચલાવવા માટે બુદ્ધિ, સંસાર ચલાવવા માટે ખાસ જરૂર છે, અને મોક્ષે જવા માટે બુદ્ધિ ની જરૂર નથી. બરાબર. એટલે વ્યવહારિક જે સમજ છે એને આપ બુદ્ધિ કહો છો? હે, વ્યવહારિક તો આ બધું સંસાર ચલાવવા માટેનું જે બધું લાઈટ છે એ બુદ્ધિ. સંસાર ચલાવવા માટે જે સમજ મેળવી તે, જે સમજ, જે જ્ઞાન, જે સ્મૃતિ છે તે. જે સમજ મેળવી તે, જે સ્મૃતિ જ્ઞાન જે છે તે બુદ્ધિ. એમ જે અત્યારે સમજ જે મેળવેલી છે, જે જ્ઞાન છે, એ બધું બુદ્ધિ. એ બધું બુદ્ધિ, એમાં જ્ઞાન ના કાંટો નહીં. આખા જગત ના તમામ સબ્જેક્ટ જાણે, આખા જગત નો તમામ ધર્મશાસ્ત્રો જાણે, પણ જાણેલું જ્ઞાન અહંકારી છે ત્યાં સુધી બુદ્ધિ. શું કહ્યું? અને જે જ્ઞાન અહંકારી નથી એ જ્ઞાન કહેવાય. શું કહ્યું? એટલે અહંકારી નથી એ કઈ રીતે માનવું? અહંકારી નથી એમ કઈ રીતે જાણવું? એ પણ અહંકાર ને લઈને ને એ કે છે આ જ્ઞાન અહંકારી જ્ઞાન નથી, એ કઈ રીતે જાણવું? એ પણ અહંકાર ને લઈને જ જણાય ને? ના, અહંકાર તો અમે શેનાથી જાણીશું? એ દર્શન થી સમજ થી સમજ પડે, દર્શન થી દૂધ થી સમજ પડે. અહંકાર ની જરૂર, અહંકાર તો કશું દોડતો જ નહીં. અહંકાર વાંધળો છે, ધૃતરાશ જેવો છે. પણ આ અહંકાર ના હોત તો આત્મશોધ કેવી રીતે થાય? સાપેક્ષ તો ખરું ને કઈ? અહંકાર ના હોત તો પછી આત્મશોધ ક્યાંથી થાત? આ અહંકાર ના હોત તો આત્મશોધ ક્યાંથી થાત? અહંકાર અજ્ઞાનતા નો સ્વભાવ છે. અહંકાર વગર અજ્ઞાનતા ઉભી જ ના રહે. એટલે અજ્ઞાનતા હતી તો અમને અહંકાર હતો. એટલે બે અનાદિ તત્વો સમજવા ને, અહંકાર અને આત્મા બે અનાદિ તત્વો સમજવા ને. અનાદિ તત્વ નહી, અનાદિ તત્વ નહી. કારણ કે અનાદિમાં નું જે કાર્ય નું જ કારણ ફળ છે ને. ના, એ તો લાગે એવું કે સનાતન માં નહી જતું, એ રિલેટિવ માં જાય, પરિવર્તનશીલ માં, રિલેટિવ માં. એનો ઇંગ્લિશ શબ્દ નો અર્થ વિનાશી, વિનાશી. વિનાશ તો બાપા કસા નો થતો નથી, બધું પરિવર્તન થાય છે. હા, પરિવર્તન, પણ પરિવર્તન